वाल्मीकि रामायण किष्किंधा कांड छठो सर्ग। सुग्रीवे श्री राम ने सीताजीना आभूषणों देखाड़वा तथा श्री राम नो शोक अने रोष भरिया वचनों। सुग्रीवे फरी प्रसन्नतापूर्वक रघुकुल नंदन श्री रामचंद्र जी ने कह्यू, श्री राम, मारा मंत्रियों में श्रेष्ठ सचिव हनुमान जीए तमारा विषय बधी वात कही छे, जेना कारणे तमारे निर्जन वन में आवू पड़ियू छे। पोताना भाई लक्ष्मणनी साथे जारे तमे वन में निवास करता हता, ए समय राक्षस रावण तमारा पत्नी मिथिलेश कुमारी जनक नंदनी सीता ने हरी गयो, त्यारे तमे एनाथी अलगा हता अने बुद्धिमान लक्ष्मण पण एमने एकला छोड़ीने चालिया गया हता। राक्षस आ तकनी ज प्रतीक्षामां हतो, एणे गीध जटायुनो वध करीने रड़ी रहेला सीताजीनुं अपहरण कर्युं छे। आ रीते એ રાક્ષસે તમને પત્ની વિયોગના કષ્ટનો અનુભવ કરાવ્યો છે, પરંતુ આ પત્ની વિયોગના દુઃખમાંથી તમે સત્વરે મુક્ત થઈ જશો। હું મધુ કૈટભ રાક્ષસ દ્વારા હરી લઈ જવાયેલા વેદવાણી જેવા તમારા પત્નીને શ્રી હરિની જેમ પાછા લાવી આપીશ। શત્રુદમન રામ, તમારી ભાર્યા સીતા પાતાળમાં હોય કે આકાશમાં, હું એમને શોધી લાવીને તમારી સેવામાં સમર્પિત કરી દઈશ। રઘુનંદન, તમે મારી આ વાતને સત્ય માનો। મહાબાહુ, તમારી પત્ની વિષ નાખેલા ભોજનની જેમ બીજા માટે અહગ્રાહ્ય છે। ઇન્દ્ર સહિત સઘળા દેવતાઓ અને અસુરો પણ એમને પચાવી શકે એમ નથી। તમે શોક ત્યજી દો, હું તમારી પ્રાણવલ્લભાને અવશ્ય લાવી આપીશ। એક દિવસ મેં જોયું, ભયંકર કર્મ કરનારો કોઈ રાક્ષસ કોઈક સ્ત્રીને લઈને જઈ રહ્યો છે। હું અનુમાનથી સમજું છું કે મિથિલેશ કુમારી સીતા જ હશે, એમાં સંશય નથી, કેમ કે તૂટક તૂટક સ્વરમાં અરે રામ અરે રામ અરે લક્ષ્મણ પોકારીને રડતા હતા, તથા રાવણના ખોળામાં નાગરાજની વધુ નાગણની જેમ તરફડતા તરફડતા પ્રકાશિત થઈ રહ્યા હતા। ચાર મંત્રીઓ સહિત પાંચમો હું આ પર્વતના શિખર પર બેઠો હતો, મને જોઈને દેવી સીતાએ પોતાની ચાદર અને ઘણા સુંદર આભૂષણો ઉપરથી નાખ્યા। રઘુનંદન, એ બધી વસ્તુઓ અમે લઈને રાખી મૂકી છે, હું હમણાં જ એ લઈ આવું છું, તમે એમને ઓળખી શકો છો। ત્યારે શ્રીરામે આ પ્રિય સંવાદ કહેનારા સુગ્રીવને કહ્યું, સખા જલ્દી લઈ આવો, મોડું કેમ કરો છો? તેમ નામ કહેવાથી સુગ્રીવ તરત જ શ્રીરામચંદ્રજીનું પ્રિય કરવાની ઈચ્છાથી પર્વતની એક ગહન ગુફામાં ગયા તથા ચાદર અને પેલા આભૂષણો લઈને બહાર આવ્યા। બહાર આવીને આલો આ જુઓ એવું કહીને શ્રીરામને બધા આભૂષણો દેખાડ્યા। એ વસ્ત્ર અને સુંદર આભૂષણોને લઈને શ્રી રામચંદ્રજી ધુમ્મસથી ઢકાયેલા ચંદ્રમાની જેમ આંસુઓથી રૂંધાઈ ગયા। સીતાના સ્નેહવશ વહી રહેલા આંસુઓથી એમનું મુખ અને વૃક્ષસ્થળ ભીંજાવા લાગ્યા। તેઓ હા પ્રિય કહી કહીને રડવા લાગ્યા અને ધૈર્ય ગુમાવીને પૃથ્વી પર પડી ગયા। એ ઉત્તમ આભૂષણોને વારંવાર હૃદયે લગાડીને એ બોડમાં બેઠેલા ક્રોધિત સર્પની જેમ જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા। એમના આંસુઓનો વેગ અટકતો ન હતો। પોતાની પાસે ઊભા રહેલા સુમિત્રાકુમાર લક્ષ્મણની સામે જોઈને શ્રીરામ દિનભાવથી વિલાપ કરીને બોલ્યા, લક્ષ્મણ, જુઓ, રાક્ષસ દ્વારા હરી લઈ જવાતી વિદેહનંદની સીતાએ આ ચાદર અને આભૂષણો પોતાના શરીર પરથી ઉતારીને ધરતી પર નાખી દીધા હતા। નિશાચર દ્વારા હરણ કરાયેલી સીતા દ્વારા ત્યાગવામાં આવેલા આભૂષણો અવશ્ય તણામ ભરી જમીન પર પડ્યા હશે. કેમ કે એમનો આકાર એવો ને એવો દેખાય છે, એ તૂટ્યા ફૂટ્યા નથી. શ્રીરામ નામ કહેવાથી લક્ષ્મણ બોલ્યા, ભાઈ હું આ બાજુબંધુને તો ઓળખતો નથી, કે ન આ કુંડળોને ઓળખું છું કે એ કોના છે, પરંતુ દરરોજ ભાભીના ચરણોમાં પ્રણામ કરવાને કારણે હું આ બંને ઝાંઝરને અવશ્ય ઓળખું છું. ત્યારે શ્રી રઘુનાથજીએ સુગ્રીવને આમ કહ્યું, સુગ્રીવ તમે જોયું છે, તમે તો જોયું છે એ ભયંકર રૂપધારી રાક્ષસ મારી પ્રાણપ્રિયા સીતાને કઈ દિશામાં લઈ ગયો છે. એ કહો, મને અત્યંત સંકટ આપનારો એ રાક્ષસ ક્યાં રહે છે? હું માત્ર એના અપરાધને કારણે સમસ્ત રાક્ષસોનો વિનાશ કરી નાખીશ. એ રાક્ષસે મૈથિલીનું અપહરણ કરીને મારો ક્રોધ વધારીને ખરેખર પોતાના જીવનનો અંત આણવા માટે મૃત્યુના દ્વાર ખોલી દીધા છે. વાનરરાજ, જે નિશાચરે મને છેતરીને મારું અપમાન કરીને મારી પ્રિયતમાનું વનમાંથી અપહરણ કર્યું છે, એ મારો ઘોર શત્રુ છે. તમે એનું સ્થાન જણાવો, હું હમણાં જ એને યમરાજની પાસે પહોંચાડી દઉં છું. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અહીં કિષ્કિંધાકાંડના છઠ્ઠા સર્ગમાં 22મો શ્લોક જે છે તે દર્શાવે છે, એવમ મુક્તસ્તુ રામેણ લક્ષ્મણો વાક્ય બ્રવીત નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરે ત્વભી જાનામી નિત્યમ પાદાભી વંદનાથ. આ શ્લોક એવું કહેવા માગે છે કે શ્રીરામ નામ કહેવાથી લક્ષ્મણ બોલ્યા, ભાઈ હું આ બાજુબંધોને તો ઓળખતો નથી, કે ના કુંડળોને ઓળખું છું કે કોના એક આ કોના છે, પરંતુ દરરોજ ભાભીના ચરણોમાં પ્રણામ કરવાના કારણે હું આ બંને ઝાંઝરને અવશ્ય ઓળખું છું. ઘણા લોકો લક્ષ્મણના વિશે અન્ય ટીકા ટિપ્પણી કરતા હોય છે, તો તેમને આ શ્લોકથી જાણ કરવાની કે લક્ષ્મણ હંમેશા માતા સીતા જાનકીના ચરણોમાં નમન કરતા, માતા સીતાના ચરણો સિવાય એમને માતા સીતાના ક્યાં આભૂષણો છે કદી એમને ક્યાંય ધ્યાન જ હોતું નથી. તો આ બાબતને ખાસ ધ્યાન લેવી. જય શ્રી રામ.